श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 15 व्यावहारिक शिष्टाचार नु वर्णन। व्यास जी कहे छे, हे ब्राह्मण, कोई पण प्राणी ने हिंसा करवी नहीं, कदी झूठू बोलू नहीं, अहितकर अने अप्रिय शब्द मुखमाथी काढ़वा नहीं, कदी चोरी करवी नहीं, कोई बीजानी वस्तु भले ते तणखलू शाक माटी के जल केम न होय, चोरनार मनुष्य नरक में पड़े छे। राजानु शूद्रनु पतितनु तथा बीजा कोईनु पण दान लेवू नहीं। जो विद्वान ब्राह्मण असमर्थ होय तेनु दान विना काम चाले एम नथी, छता तेने निंदित पुरुषों ने तो छोड़ी देवा जोईए। कदी याचक न बनू याचना करे तो पण एक ज पुरुष पासे बीजी वार याचना न करवी। आ प्रमाणे हमेशा अर्थात वारंवार मागनार याचक क्यारेक दुर्बुद्धिना दुर्बुद्धिदाताना प्राण पण लई शके छे। श्रेष्ठ द्विजे, खास करीने देव द्रव्यनું અપહરણ ન કરવું તથા બ્રાહ્મણનું ધન તો કદી આપત્તિ કાળમાં પણ ન લેવું। વિષને વિષ નથી કહેતા, બ્રાહ્મણ અને દેવોનું ધન જ વિષ કહેવાય છે। તેથી હંમેશા પ્રયત્નપૂર્વક તેનાથી બચતા રહેવું। ન હિંસ્યાત સર્વભૂતાની નાનૃતમ વા વદેત ક્વચિત નાહિતમ ના પ્રિયમ વાંચ્યમ નસ્તેનઃ સ્યાત કદાચન। तृणम वा यदि वा शाकम मृदम वा जलमेव वा परस्या पहर गंज तु नरकम प्रतिपद्यते। नराग्नः प्रतिगुह्या गृह्यान्न शूद्रात् पतितादपि न चान्यस्माद् शक्तस्वे निन्दितान् निन्दितान् वर्जयेद् बुधः। नित्यं याचनको न शात् पुनस्तम् नेव याचयेत् प्राणान् पहरत्येवं याचकस्तस्य दुर्मते। न देव द्रव्यहारी शाद विशेषेण द्विजोत्तमं द्विजोत्तमः ब्रह्मस्व वा नापहरेदापस्वपि कदाचन। न विषम विषम हि त्याहुर्ब्रह्मस्वं विषमुच्यते देवस्वं चापि यत्नेन सदा परिहरे ततः। 95:1-6 श्लोक संख्या। हे द्विजो, देव पूजा माटे सदा एक ज जगाए थी मालिकनी रजा विना फूल तोड़वा नहीं। विद्वान पुरुष मात्र धार्मिक कार्य माटे बीजाना घास लाकड़ा फल अने फूल लई सके छे, परंतु तेने बधानी सामे देखाड़ीने लई जवा जोईए। जे आ प्रमाणे करतो नथी तेनु पतन थाय छे। हे विप्रगण, जो लोको क्यांक मार्ग में होय अने भूख्या होय, तेज कोई ना खेतर माथी मुट्ठी भर तल मग के जुवार वगैरे लई सके छे, परंतु जे भूख्या तथा यात्री न होय तेमने ते वस्तुओ लेवानो अधिकार नथी। आज मर्यादा छे जे वास्तव में अलिंगी छे। अर्थात जेने कोई आश्रम नु चिन्ह ग्रहण कर्युं नथी તે પણ જો દેખાડવા માટે કોઈ ખાસ આશ્રમનું ચિહ્ન તેમની વિશેષ વેશભૂષા ધારણ કરીને જીવિકા ચલાવે છે, તો તે વાસ્તવિક લિંગી એટલે આશ્રમ ચિહ્નધારી પુરુષના પાપને ગ્રહણ કરે છે તથા તિર્ય યોનિમાં જન્મ લે છે। નીચ પુરુષ પાસે યાચના, યોનિ સંબંધ, સહવાસ અને વાતચીત કરનાર દ્વિજનું પતન થાય છે। તેથી આ બધી વાતોથી યત્નપૂર્વક દૂર રહેવું જોઈએ। દેવદ્રોહ અને ગુરુદ્રોહ ન કરવો। દેવદ્રોહથી પણ ગુરુદ્રોહ કરોડો ગણો અધિક છે તથા તેનાથી પણ કરોડ ગણો અધિક છે બીજા પર લાંછન લગાડવું અને ઈશ્વર તથા પરલોક પર અવિશ્વાસ કરવો। નિંદિત વિચાર, ક્રિયાલોપ, વેદનો અભ્યાસ ન કરવો અને બ્રાહ્મણનો તિરસ્કાર કરવાથી ઉત્તમ કુળ પણ અધમ થઈ જાય છે। અસત્ય ભાષણ, પરસ્ત્રી સંગમમાં ભક્ષ્ય ભક્ષણ તથા પોતાના કુળધર્મની વિરુદ્ધ આચરણ કરવાથી કુળનો શીઘ્ર નાશ થઈ જાય છે। જે ગામ અધાર્મિકોથી ભરેલું હોય તથા જ્યાં રોગોની અધિકતા હોય ત્યાં રહેવું નહીં। અનાહૃતમ પારદાયાસ્વ તથા ભક્ષસ્ય ભક્ષણાત અગોત્ર ધર્માચરણાત ક્ષિપ્રમ નશ્યતિ વૈકુલમ. 95મો અધ્યાયનો 18મો શ્લોક. જે ગામ અધાર્મિકોથી ભરેલું હોય તથા જ્યાં રોગોની અધિકતા હોય ત્યાં રહેવું નહીં. શુદ્રના રાજ્યમાં તથા પાખંડીઓથી ઘેરાયેલા સ્થાનમાં પણ ન રહેવું. દ્વિજે હિમાલય અને વિંધ્યાચલના તથા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની વચ્ચેના પવિત્ર દેશને છોડીને અન્યત્ર નિવાસ ન કરો. જે દેશમાં કૃષ્ણ સાર મૃગ સદા સ્વભાવતઃ વિચરણ કરે છે અથવા પવિત્ર અને પ્રસિદ્ધ નદીઓ પ્રવાહિત થાય છે ત્યાં જ દ્વિજે નિવાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ દ્વિજ માટે ઉચિત છે કે નદી તટથી અડધા કોષની ભૂમિ છોડીને અન્યત્ર નિવાસ ન કરે. ચાંડાળોના ગામ પાસે રહેવું નહીં. પતિત ચાંડાળ તુલકસ એટલે નિષાદથી શુદ્રમાં ઉત્પન્ન મૂર્ખ અભિમાની અંત્યજ તથા અંત્યાયવાસી અંત્યાય વસાઈ એટલે કે નિષાદ સ્ત્રી અને ચાંડાળથી ઉત્પન્ન પુરુષોની સાથે કદી નિવાસ કરવો નહીં. એક પથારી પર સૂવું, એક આસન પર બેસવું, એક પંગતમાં બેસવું, એક વાસણમાં ખાવું, બીજાના રાધેલા અન્નને પોતાના અન્નમાં મિલાવીને ભોજન કરવું, યજ્ઞ કરવા, ભણાવવું, વિવાહ સંબંધ બાંધવા, સાથે બેસીને ભોજન કરવું, સાથે સાથે ભણવું અને એક સાથે યજ્ઞ કરવું. આ બધા સંકરતાનો પ્રચાર કરનારા 11 સાંકર્ય દોષ છે. પાસે રહેવાથી પણ મનુષ્યના પાપ એકબીજામાં ફેલાઈ જાય છે. તેથી પૂરો પ્રયત્ન કરીને સાંકર્ય દોષથી બચવું જોઈએ. જે રાખોડીની સીમા બાંધીને એક પંગતમાં બેસે છે અને એકબીજાનો સ્પર્શ કરતા નથી તેમનામાં સંકરતાનો દોષ આવતો નથી. અગ્નિ ભસ્મ જળ વિશેષતઃ દ્વાર થાંભલો તથા માર્ગ આ 6 પંક્તિનો ભેદ પૃથક્કરણ થાય છે. કારણ વિના શત્રુતા કરવી નહીં, વિવાદથી દૂર રહેવું, કોઈની ચુગલી ન કરવી, બીજાના ખેતરમાં ચરતી ગાયના સમાચાર કદી ન કહેવા, ચુગલીખોરની સાથે રહેવું નહીં, કોઈને આઘાત પહોંચાડનારી વાત ન કહેવી, સૂર્યમંડળનો ઘેરાવો ઇન્દ્રધનુષ્ય બાણથી પ્રગટ થયેલો અગ્નિ ચંદ્રમા તથા સોનું આ બધાની સામે વિદ્વાન પુરુષ બીજાનું ધ્યાન ન ખેંચે, ઘણા બધા મનુષ્ય તથા ભાઈ બંધુઓની સાથે વિરોધ ન કરવો, જે વર્તાવ પોતાના માટે પ્રતિકૂળ હોય તેવો વર્તાવ બીજા સાથે ન કરવો. હે દ્વિજવરો, રજસ્વલા સ્ત્રી અથવા અપવિત્ર મનુષ્યની સાથે વાતચીત કરવી નહીં. દેવતા ગુરુ અને બ્રાહ્મણને માટે કરવામાં આવનારા દાનમાં અવરોધ ન કરવો. પોતાની પ્રશંસા કરવી નહીં તથા બીજાની નિંદા ન કરવી. વેદ નિંદા અને દેવ નિંદાનો યત્નપૂર્વક ત્યાગ કરવો. ન ચાત્માનમ પ્રશંસેદ્વા પર નિંદામ ચ વર્જયેત વેદ નિંદામ દેવ નિંદામ પ્રયત્નેન વિવર્જતે. 55મો અધ્યાય 35મો શ્લોક. હે મુનિવરો, જે દ્વિજ દેવતાઓ ઋષિઓ અથવા વેદોની નિંદા કરે છે તેના ઉદ્ધારનો શાસ્ત્રોમાં કોઈ ઉપાય દેખાતો નથી. જે ગુરુ દેવતા વેદ અથવા તેનો વિસ્તાર કરવાવાળા ઇતિહાસ પુરાણની નિંદા કરે છે તે મનુષ્ય 100 કરોડ કલ્પથી અધિક સમય સુધી રોરો નરકમાં પડે છે. જ્યાં બધાની નિંદા થતી હોય ત્યાં ચૂપ રહેવું, જ્યાં બધાની નિંદા થતી હોય ત્યાં ચૂપ રહેવું, કાંઈ પણ ઉત્તર ન આપો, કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું, નિંદા કરનારની સામે દૃષ્ટિપાત ન કરવો. નૃણામ મિથ્યા વિ સસ્તા નામ પતન્ય તુષણી રોદનાથ તાની પુત્રાન પશુન ધનન ઘનંતિ તેષામ મિથ્યાભિશંસી નામ બ્રહ્મહત્યા સુરાપાને સ્થેય ગર્વ અંગનાગમે દૃષ્ટમ વે શોધનમ વેદ્વે નાસ્તિ મિથ્યાભિશંસની. 95મા અધ્યાયના 41 થી 42 શ્લોક સંખ્યા. વિદ્વાન પુરુષે બીજાની નિંદા કરવી નહીં, સજ્જનો સાથે કદી વિવાદ ન કરવો, પાપીઓના પાપની ચર્ચા ન કરવી. જેમના પર મિથ્યા કલંક લગાડવામાં આવે છે તે મનુષ્યના રડવાથી જે આંસુ પડે છે તે મિથ્યા કલંક લગાડનારા પુત્રો અને પશુઓનો વિનાશ કરી નાખે છે. બ્રહ્મત્યા સુરાપાન ચોરી અને ગુરુપત્ની ગમન વગેરે પાપોથી શુદ્ધ થવાનો ઉપાય વૃદ્ધ પુરુષોએ જોયો છે, પરંતુ મિથ્યા કલંક લગાડનારા મનુષ્યની શુદ્ધિનો કોઈ ઉપાય દેખાતો નથી. નૃણામ મિથ્યાભિસ્તનામ પતન્ય શ્રોણી રોદનાથ तानि पुत्रान पशुन ध्वनित तेषां मिथ्याभिसंसितनां ब्रह्महत्या सुरापानेस्ते ये गर्भगंगनाम दृष्टं वेशोदनं वेदनास्ति मिथ्याभिसंसनी 55-41-42 श्लोक नन्दयेदा गुरुम देवं वेदं वा सोपबृहणं कल्पकोटिशतं सागरं रोरवे पच्येत नरः तृष्णीमासित निन्दयाम न ब्रूयात किंचिदुत्तरं कर्णोपिधात गंतव्यं न चेन्मवलोकयेत् 55-38 श्लोक संख्या कोई पण कारण विना सूर्य ने चंद्रमा ने उदय काल में न जोवा तेज प्रमाणे अस्त थई रहेला जल में प्रतिबिंबित वादळ थी ढंकायेला आकाश नी मध्य में स्थित छुपाई गयेला तथा दर्पण वगैरे में छाया रूप दृष्टिगोचर थई रहेला सूर्य चंद्रमा ने पण जोवा नहीं। नग्न स्त्री पुरुष सामे पण कदी दृष्टिपात न करवो। मलमूत्र ने न जोवा, मैथुन में प्रवृत्त पुरुष तरफ दृष्टि न राखवी, दृष्टि न नाखवी। विद्वान पुरुषे अपवित्र अवस्था में सूर्य चंद्रमा वगैरह ग्रहों सामे जोवू नहीं। उच्छिष्ट अवस्था में अथवा वस्त्र थी पोताना संपूर्ण शरीर ने ढांकी ने बीजा साथे वात न करवी। क्रोधित गुरु सामे दृष्टि करवी नहीं। तेल ने जल में पोतानो परछायो जोवो नहीं। पत्नी साथे भोजन न करवु। भोजन करती छींकती बगासू खाती अने पोतानी इच्छा थी आसन पर बैठेली भार्या तरफ दृष्टिपात न करवु। कोई शुभ के अशुभ वस्तु ने न तो उल्लंघु के न तेना पर पग मुकवो। कदी क्रोध ने आधीन थवु नहीं। राग ने द्वेष नो त्याग करवो जोईए तथा लोभ दंभ अवज्ञा दोष दर्शन ज्ञान निंदा ईर्षा मद शोक ने मोह वगैरे दोषों नो त्याग करी देवो जोईए। कोई ने दुख न देवु। पुत्र ने शिष्य ने शिक्षा ने माटे ठपको आपो। नीच पुरुष नी सेवा न करवी तथा कदी तृष्णा मा मन लगावो नहीं। दीनता नो यत्न पूर्वक त्याग करवो। विद्वान पुरुषे कोई विशिष्ट व्यक्ति नो अनादर करवो नहीं। नखती धरती खोतरवी नहीं। गायों ने जबरदस्ती बेसाड़वी नहीं। साथे साथे यात्रा करनारा यात्रियों ने भोजन समय छोड़ी न देवा। नग्न थईने जल में प्रवेश करवो नहीं। अग्नि ने ओळंगो नहीं। माथा पर लगावता वधेला तेल ने शरीर पर लगावु नहीं। नागवा नावगा हे दपो नग्नो वहिन्नम नाति व्रजते व्रजे तथा शिरो अभ्यांग वशिष्ठे न तेला तेल नांग न लेपयत 55-56-57 श्लोक संख्या साप ने हथियारों साथे रमत न करवी। पोतानी इंद्रियों नो स्पर्श करवो नहीं। रोमावलियों ने गुप्तांगों नो स्पर्श करवो नहीं। अशिष्ट मनुष्य साथे प्रवास न करवो। हाथ पग वाणी नेत्र शिष्ट न उदर तथा कान वगैरह ने चंचर थवा न देवा। પોતાના શરીર અને નખ વગેરેથી વાજિંત્રનું કામ ન લેવું। અંજલિથી જળ પીવું નહીં। પાણી પર કદી પગ કે હાથથી પ્રહાર કરવો નહીં। ઈંટ મારીને કદી ફળ કે મૂળ તોડવા નહીં। મલેચ્છોની ભાષા ન શીખવી। પગથી આસન ખેંચવું નહીં। બુદ્ધિમાન પુરુષે અકારણ નખ તોડવા તાલ ઠોકવો ધરતી પર રેખાઓ ખેંચવી કે અંગોને હલાવવા વગેરે વ્યર્થ કાર્ય કરવા નહીં। ખાદ્ય પદાર્થોને ખોળામાં રાખીને ન ખાવા। વ્યર્થ ચેષ્ટા કરવી નહીં। નાચગાન કરવા નહીં। વાજિંત્રો વગાડવા નહીં। બે હાથે માથું ખંજવાળવું નહીં। જુગાર નો રમવો દોડીને ચાલવું નહીં। પાણીમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં। એઠા મોઢે બેસવું કે સુવાનો નિષેધ છે। નગ્ન થઈને સ્નાન કરવું નહીં। ચાલતા ચાલતા વાંચવું નહીં। दातो थी नख ने रूम तोड़ू नहीं। सूतेला ने जगाड़ू नहीं। सवार ना तड़का नु सेवन न करू। चिता ना धुमाड़ा थी बची ने रहू। सूना घर में सोऊ नहीं। कारण विना थूकू नहीं। हाथ वड़े तरी ने नदी पार जेऊ नहीं। पग वड़े पग न धोवा। पग ने अग्नि में न तपावा। कांसा ना वासा में पग धोवा नहीं। देवता ब्राह्मण गाय वायु अग्नि राजा सूर्य ने चंद्रमा तरफ पग लंबावा नहीं। अशुद्ध अवस्था में शयन यात्रा स्वाध्याय स्नान भोजन तथा बाहर प्रस्थान करवू नहीं। बन्ने संध्याओ तथा मध्यान्ह समय શયન, હજામત, સ્નાન, ઉબટન, ભોજન તથા યાત્રા કરવી નહીં. બ્રાહ્મણ એઠા મોઢે ગાય, બ્રાહ્મણ તથા અગ્નિનો સ્પર્શ કરવો નહીં, તેમને પગથી કદી સ્પર્શ કરવો નહીં, દેવતાની પ્રતિમાનો પણ એઠા મોઢે સ્પર્શ કરવો નહીં, અશુદ્ધ અવસ્થામાં અગ્નિહોત્ર તથા દેવતા અને ઋષિઓનું કીર્તન કરવું નહીં, અગાધ જળમાં ઘૂસવું નહીં તથા કારણ વિના દોડવું નહીં, ડાબા હાથે પાણી લઈને કે મોઢા પાણીમાં મોઢું બોળીને પાણી ન પીવું, આચમન કર્યા વિના પાણીમાં ઉતરવું નહીં, પાણીમાં વીર્યત્યાગ કરવો નહીં, આ પવિત્ર તથા લીંપ્યા વિનાની ભૂમિ રક્ત તથા વિષને ઓળંગીને ચાલવું નહીં, રજસ્વલા સ્ત્રી સાથે અથવા જળમાં મૈથુન કરવું નહીં, દેવાલય કે સ્મશાન ભૂમિમાં આવેલા વૃક્ષને કાપવું નહીં, જળમાં થૂકવું નહીં, હાડકા, રાખોડી, ઠીકરા, વાળ, કાંટા, ભૂસું, કોલસા તથા દાણા પર કદી પગ મૂકવો નહીં. બુદ્ધિમાન પુરુષ ન તો અગ્નિને ઓળંગે અને ન તેને નીચે મૂકે. અગ્નિ તરફ પગ લંબાવવા નહીં તથા મુખ વડે અગ્નિને કદી ફૂંકવો નહીં. ન ચાગ્નિ લક્ષ લંગ એ દીપમાન નોપદ ધ્યાય દધઃ ક્વચિત્, ન ચેનમ પાદતઃ કુર્યાન્ન મુખે ન ધમેદ બુધઃ. 95 અધ્યાયનો 77મો શ્લોક. વૃક્ષ પર ચડવું નહીં, અપવિત્ર અવસ્થામાં કોઈની સામે દૃષ્ટિપાત કરવો નહીં, અગ્નિમાં અગ્નિ નાખવો નહીં તથા તેને પાણી વડે બુજાવવો નહીં, પોતાના કોઈ મિત્રના મૃત્યુના સમાચાર પોતે બીજાને ન કહેવા, માલ વેચતી વખતે ખોટો ભાવ ન કહેવો. વિદ્વાનો માટે ઉચિત છે કે તે મોઢાના નિશ્વાસથી અને અપવિત્ર અવસ્થામાં અગ્નિને પ્રજ્વલિત ન કરે, પહેલા લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરવો નહીં, પશુઓ પક્ષીઓ તથા વાઘોને એકબીજા સાથે લડાવવા નહીં, જળ વાયુ અને તડકા વગેરે દ્વારા બીજાને કષ્ટ ન આપવું, પ્રથમ સારા કર્મ કરાવીને પાછળથી ગુરુજનોને છેતરવા નહીં, સવારે અને સાંજે રક્ષા માટે ઘરના દરવાજા બંધ કરી દેવા, વિદ્વાન બ્રાહ્મણ માટે ભોજન કરતા ઉભા થવું અને વાતચીત કરતા હસવું યોગ્ય નથી, પોતાના દ્વારા સ્થાપિત અગ્નિને હાથ વડે અડકવું નહીં તથા લાંબા સમય સુધી જળમાં ન રહેવું, અગ્નિને પંખાથી, સુપડાથી, હાથથી અથવા મોઢેથી ફૂંકવો નહીં, વિદ્વાન પુરુષે પરાઈ સ્ત્રી સાથે વાર્તાલાપ કરવો નહીં, જે યજ્ઞ કરાવવા યોગ્ય નથી તેનો યજ્ઞ કરાવવો નહીં, કદી એકલા ચાલવું નહીં અને ટોળાથી પણ દૂર રહેવું, દેવાલયને ડાબી તરફ રાખીને જવું નહીં, વસ્ત્રોને કૂટવા નહીં અને દેવ મંદિરમાં સૂવું નહીં, અધાર્મિક મનુષ્યનો સાથ ન કરવો, રોગી પતિત તથા શુદ્રની સાથે પણ યાત્રા કરવી નહીં, દ્વિજ પગરખા વિના ચાલવું નહીં, પાણીની વ્યવસ્થા કર્યા વિના યાત્રા કરવી નહીં, માર્ગમાં ચિતાને ડાબે રાખીને જળમાં નહીં, યોગી સિદ્ધ વ્રતધારી સંન્યાસી દેવાલય દેવતા તથા યાજ્ઞિક પુરુષોની કદી નિંદા કરવી નહીં, જાણી જોઈને ગાય તથા બ્રાહ્મણની છાયા પર પગ મૂકવો નહીં, ઝાડુની ધૂળથી દૂર રહેવું, સ્નાન કરેલું વસ્ત્ર તથા ઘડાનું છલકાતું જળ આ બંનેના સ્પર્શથી બચવું જોઈએ. દ્વિજ માટે ઉચિત છે કે તેણે અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ અને ન પીવા જેવી વસ્તુનું પાન કરવું નહીં. અધ્યાય 15 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.